વાલ્મીકિ રામાયણ અરણ્યકાંડ 16મો સર્ગ. લક્ષ્મણ દ્વારા હેમંત ઋતુનું વર્ણન અને ભરતની પ્રશંસા તથા શ્રીરામનું એ બંનેની સાથે ગોદાવરી નદીમાં સ્નાન. મહાત્મા શ્રીરામને આશ્રમમાં રહેતા શરદ ઋતુ વીતી ગઈ અને પ્રિય હેમંતનો પ્રારંભ થયો. એક દિવસ પ્રાતઃકાળે રઘુનંદન શ્રીરામ સ્નાન કરવા માટે પરમ રમણીય ગોદાવરી નદીના તટે ગયા. એમના નાનાભાઈ લક્ષ્મણ પણ, જેઓ બહુ જ વિનિત અને પરાક્રમી હતા, સીતાની સાથે સાથે હાથમાં ઘડો લઈને એમની પાછળ પાછળ ગયા. જતાં જતાં એમણે શ્રીરામચંદ્રજી નામ કહ્યું. પ્રિય વચન બોલનારા ભાઈ, આ એ જ હેમંતનો સમય આવી પહોંચ્યો છે જે તમને વધારે પ્રિય છે અને જેનાથી આ શુભ સંવત્સર અલંકૃત જેવું જણાય છે. આ ઋતુમાં વધારે ટાઢ કે હિમ પડવાના કારણે લોકોના શરીર લુખા થઈ જાય છે. પૃથ્વી પર ઉનાળું ખેતી લહેરાતી હોય છે. પાણી વધારે ઠંડુ હોવાને કારણે પીવા યોગ્ય રહેતું નથી અને અગ્નિનું સાનિધ્ય ગમે છે. નવશેષ્ઠી કર્મના અનુષ્ઠાનની આ ઘડીએ નવું અન્ન ગ્રહણ કરવા માટે કરવામાં આવેલી અગ્રણ્ય કર્મરૂપ એટલે કે વર્ષા ઋતુ પછી નવા પાકેલા અન્નથી આહુતિ યજ્ઞ પૂજાઓ દ્વારા દેવતાઓ તથા પિતૃઓને સંતુષ્ટ કરીને કહેલા અગ્રયણ કર્મનું સંપાદન કરનારા સત્પુરુષો નિષ્પાપ થઈ ગયા છે. આ ઋતુમાં મોટેભાગે બધા રાજ્યોના લોકોની અન્ન પ્રાપ્તિ માટેની કામનાઓ પ્રચુરપણે સંતોષાઈ જાય છે. ગોરસ પણ વિપુલ માત્રામાં થાય છે તથા વિજયની ઈચ્છા રાખનારા રાજાઓ યુદ્ધયાત્રાએ નીકળી પડે છે. સૂર્યદેવ આ દિવસોમાં યમરાજાની દક્ષિણ દિશાનું દ્રઢતાપૂર્વક સેવન કરવા લાગ્યા છે. તેથી ઉત્તર દિશા સિંદુરબાલાથી વંચિત થયેલી નારીની જેમ સુશોભિત કે પ્રકાશિત થતી નથી. હિમાલય પર્વત તો સ્વાભાવિક રીતે નક્કર હિમના ખજાનાથી ભરપૂર ઢકાયેલો હોય છે, પરંતુ આ ઋતુમાં સૂર્યદેવ પણ દક્ષિણમાં ચાલ્યા જવાને કારણે એનાથી દૂર થઈ ગયા છે. તેથી હવે વધારે હિમનો સંચય થઈ જતા હિમવાન પર્વત પોતાના નામને સાર્થક કરી રહ્યો છે. મધ્યાહનકાળમાં તડકાનો સ્પર્શ થતાં હેમંતના સુખમય દિવસો ઘણા સુખથી અહીં તો વિચરીને માણવા જેવા હોય છે. આ દિવસોમાં સારી પેઠે સેવન કરવા યોગ્ય હોવાથી સૂર્યદેવનો તડકો સૌભાગ્યશાળી લાગે છે અને સેવન કરવા યોગ્ય ન હોવાથી છાંયડો અને જળ અભાગ્ય લાગે છે. આજકાલના દિવસો એવા છે કે સૂર્યના કિરણનો સ્પર્શ કોમળ પ્રિય લાગે છે. ધુમ્મસ વધારે પડે છે, કડકડતી ટાઢ પડે છે, સાથે સાથે ઠંડો પવન પણ વહેતો હોય છે. હિમ પડવાને લીધે પાંદડા ખરી પડવાથી જંગલો સૂના સૂના દેખાય છે અને હિમના સ્પર્શથી કમળ ગળી જાય છે. આ હેમંત ઋતુમાં રાત મોટી થતી જાય છે, એમાં ઠંડી બહુ વધી જાય છે. ખુલ્લા આકાશ તળે કોઈ સૂતું નથી. પોષ મહિનાની આ રાતો હિમપાતના કારણે ધૂળ ધૂસરિત જણાતી હોય છે. હેમંત ઋતુમાં ચંદ્રમાનું સૌભાગ્ય સૂર્યદેવમાં ચાલ્યું ગયું છે. ચંદ્રમા ઠંડીને કારણે ન સેવવા યોગ્ય અને સૂર્ય મંદરશ્મિ હોવાથી સેવવા યોગ્ય થઈ ગયા છે. ચંદ્રમંડળ હિમકળોથી ઢંકાઈને ધૂંધળું જણાય છે. તેથી ચંદ્રદેવ નિશ્વાસ વાયુથી મલિન થયેલા દર્પણની જેમ પ્રકાશિત થતા નથી. આ સમયે પૂર્ણિમાની ચાંદની રાત પણ તુષાર બિંદુઓથી એ જ રીતે મલિન દેખાય છે, પ્રકાશિત થતી નથી. જેમ સીતા તડકો લાગવાથી શામળી જેવી દેખાય છે, અગાઉની જેમ શોભતી નથી. સ્વાભાવિક રીતે જ જેનો સ્પર્શ શીતળ છે એ પશ્ચિમનો પવન અત્યારે હિમકળોથી વ્યાપ્ત થઈ ગયો હોવાથી બમણી ઠંડક સાથે વેગપૂર્વક વહી રહ્યો છે. જવ અને ઘઉંના ખેતરોથી ભરચક આ ઘણા વન વરાળથી ઢંકાયેલા છે. તથા વનોમાં સારસ પક્ષીઓ કલરવ કરી રહ્યા છે. સૂર્યોદય સમયે તો આ વનોની શોભા અત્યંત વધી જાય છે. આ સોનેરી રંગની ડાંગરના છોડ પર ધાનથી ભરેલી ખજૂરના ફૂલના આકારની જેમાં ચોખા ભરેલા હોય છે ડુંડીઓ લટકી રહી છે, એના કારણે બહુ સુંદર લાગે છે. ધુમ્મસથી ઢંકાયેલા અને વિસ્તાર પામેલા કિરણોના ઉપલક્ષણથી ઓળખાતા દૂર દૂર ઉદય પામેલા સૂર્ય ચંદ્રમા જેવા દેખાઈ રહ્યા છે. અત્યારે વધારે લાલ અને થોડો શ્વેત પીળો તડકો પૃથ્વી પર પથરાઈને શોભી રહ્યો છે. પૂર્વહાળ કાળમાં તો અત્યંત ઝાંખો હોવાથી એનું બળ અનુભવાતું નથી, પરંતુ મધ્યાહન કાળમાં એના સ્પર્શથી સુખનો અનુભવ થાય છે. ઝાકળ પડવાથી જ્યાંનું ઘાસ થોડું થોડું ભીનું લાગે છે, એ વનની ભૂમિ નવોદિત સૂર્યનો તડકો પ્રવેશવાને લીધે અદ્ભુત રીતે શોભી રહી છે. આ જંગલી હાથી બહુ તરસ્યો થયો છે, એ સુખેથી એની તરસ છીપાવવા માટે ખૂબ ઠંડા જળનો સ્પર્શ તો કરે છે, પણ એની અસહ્ય ઠંડકના કારણે એ પોતાની સૂંઢને તરત પાછી સંકોરી લે છે. આ જળચર પક્ષીઓ જળની પાસે જ બેઠા છે, પરંતુ જેમ બીકણ માણસો યુદ્ધભૂમિમાં પ્રવેશ કરતા નથી, તેમાં પક્ષીઓ પાણીમાં ઉતરતા નથી. રાત્રે ઝાકળ બિંદુઓ અને અંધકારથી આચ્છાદિત તથા પ્રાતઃકાળે ધુમ્મસના અંધારાથી ઢંકાયેલી આ પુષ્પહીન વનોની હારમાળા જાણે સૂતી હોય એવી લાગે છે. અત્યારે નદીઓના જળ વરાળથી ઢંકાયેલા છે, એમાં વિચરનારા સારસ માત્ર પોતાના કલરવથી ઓળખાય છે, તથા નદીઓ પણ ઝાકળથી ભીની થયેલી રેતીના પોતાના કિનારાથી દ્રષ્ટિગોચર થઈ રહી છે, પાણીથી નહીં. બરફ પડવાથી અને સૂર્યના કિરણો ઝાંખા થઈ જવાથી વધારે ઠંડીના કારણે આ દિવસોમાં પર્વતના શિખરો પર પડેલું જળ પણ ઘણું કરીને સ્વાદિષ્ટ લાગે છે. જે જૂના થઈ જવાથી જર્જરિત થઈ ગયા છે, જેમની કર્ણિકા બીજકોષ અને કેસર જીર્ણશીર્ણ થઈ ગયા છે, એવા પાંદડાથી ઓળખાતા કમળોના સમૂહ હિમ પડવાથી ગળી ગયા છે. માત્ર એમની દાંડીઓ જ દેખાઈ રહી છે, માટે એમની શોભા નષ્ટ થઈ ગઈ છે. નરશ્રેષ્ઠ શ્રી રામ, અત્યારે ધર્માત્મા ભરત તમારા માટે થઈને ઘણા દુઃખી છે અને તમારા પ્રત્યેની ભક્તિથી નગરમાં જ તપસ્યા કરી રહ્યા છે. તેઓ રાજ્ય માન તથા વિવિધ પ્રકારના પુષ્કળ ભોગોનો પરિત્યાગ કરીને તપસ્યા કરી રહ્યા છે, તેમજ નિયમિત ફળમૂળનો આહાર કરીને આ ઠંડી ભૂમિ પર પાથરણા વિના જ સૂવે છે. ખરેખર ભરત પણ આ જ સમયે સ્નાન કરવા તૈયાર થઈને મંત્રીઓ અને પ્રજાજનો સાથે દરરોજ સરયુ નદીના તટે જતા હશે. અત્યંત સુખમાં ઉછરેલા સુકુમાર ભરત ઠંડીનું કષ્ટ સહીને રાત્રિના પાછલા પહોરમાં કઈ રીતે સરયુમાં ડૂબકી મારતા હશે. જેમના નેત્રો કમળદળ જેવા શોભાયમાન છે, જેમની અંગ કાંતિ શ્યામ છે અને જેમના ઉદરની તો કશી ખબર જ પડતી નથી, એવા મહાન ધર્મજ્ઞ સત્યવાદી લજ્જાશીલ જીતેન્દ્રિય પ્રિયભાષી મૃદુ સ્વભાવના મહાબાહુ શત્રુદમન શ્રીરામ શ્રીમાન ભરતે વિવિધ પ્રકારના સુખોનો ત્યાગ કરીને બધી રીતે તમારો જ આશરો લઈ લીધો છે. તમારા ભાઈ મહાત્મા ભરતે ખરેખર સ્વર્ગલોક પર વિજય પ્રાપ્ત કરી લીધો છે, કેમ કે તેઓ પણ તપસ્યામાં સ્થિત રહીને તમારા વનવાસી જીવનનું અનુસરણ કરી રહ્યા છે. મનુષ્ય ઘણું કરીને માતાના ગુણોનું જ અનુસરણ કરે છે, પિતાના નહીં. આ લૌકિક ઉક્તિને ભરતે પોતાના વર્તનથી મિથ્યા સાબિત કરી દીધી છે. મહારાજ દશરથ જેના પતિ છે અને ભરત જેવો સાધુ જેનો પુત્ર છે, એ માતા કઈ કઈ આવી કુરુદૃષ્ટિની કઈ રીતે બની ગઈ. ધર્મપરાયણ લક્ષ્મણ જ્યારે સ્નેહવશ આમ કહી રહ્યા હતા, ત્યારે શ્રી રામચંદ્રજી માતા કૈકેયીની નિંદા સહન ન થઈ. એમણે લક્ષ્મણને કહ્યું, તાત, તમારે વચેટ માતા કૈકેયીની કદી નિંદા કરવી ન જોઈએ. જો કાંઈ કહેવું હોય તો પહેલાંની જેમ ઈશ્વાકુ વંશના સ્વામી ભરતની જ વાત કરો. જોકે મારી બુદ્ધિ દૃઢતાપૂર્વક વ્રતનું પાલન કરીને વનમાં રહેવાનો દૃઢ નિશ્ચય કરી ચૂકી છે, તેમ છતાં ભરતના સ્નેહના કારણે સંતપ્ત થઈને ફરી ચંચળ થઈ ઉઠે છે. મને ભરતની એ પરમ પ્રિય મધુર મનને ગમે એવી અમૃતની જેમ હૃદયને આનંદ આપનારી વાતો યાદ આવી રહી છે. રઘુકુળ નંદન લક્ષ્મણ, જ્યારે એ દિવસ આવશે જ્યારે હું તમારી સાથે જઈને મહાત્મા ભરત અને વીરવર શત્રુઘ્નને મળીશ, આમ વિલાપ કરતા રહીને કુકુત્સ કુલભૂષણ ભગવાન શ્રીરામ લક્ષ્મણ અને સીતાની સાથે ગોદાવરી નદીના તટે જઈને સ્નાન કર્યું. ત્યાં સ્નાન કરીને એમણે ગોદાવરીના જળથી દેવતાઓ અને પિતૃઓનું તર્પણ કર્યું. ત્યાર પછી જ્યારે સૂર્યોદય થયો ત્યારે ત્રણેય નિષ્પાપ વ્યક્તિઓ ભગવાન સૂર્યનું ઉપસ્થાન કરીને અન્ય દેવતાઓની પણ સ્તુતિ કરવા લાગી. સીતા અને લક્ષ્મણની સાથે સ્નાન કરીને ભગવાન શ્રીરામ એ જ રીતે શોભવા લાગ્યા જેમ પર્વતરાજની પુત્રી ઉમા અને નંદીની સાથે ગંગાજીમાં સ્નાન કરીને ભગવાન રુદ્ર શોભે છે. આ રીતે શ્રી વાલ્મીકી રચિત આ શ્રામણ આદિ કાવ્યના અરણ્યકાંડમાં 16મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.